શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 24મો શ્લોક 52મો દુર્ગોદ્ભવાનાં શક્તિનાં તદુપાસન તત્પરેહ દૈત્યરક્ષસ્ચ પિશાચા દૈર્દત્તમ મદ્યામિષાદિ ચ ભગવાન નારાયણ નારદજીને કહે છે, જ્ઞાનના સ્વરૂપનું વર્ણન કરતા સૃષ્ટિ પ્રકરણની વાત કરી. એમાં બ્રહ્માજી છે એ 14 લોકની સૃષ્ટિ કરી, દેવ મનુષ્યો અસુરો વગેરેની સૃષ્ટિ થઈ, એમના લોક ભોગ સ્થાનક વૈભવ એ બધાની રચનાઓ થઈ. ત્યાર પછી બ્રહ્માજીએ બધાની આજીવિકા બાંધી આપી, જેમ બાપ છે એ દીકરાને સેટ કરી દે એમ બ્રહ્માજી બધાની આજીવિકા બાંધે છે, દેવતાઓને અમૃત આપ્યું વગેરે વગેરે. એમાં છેલ્લે બ્રહ્માજીએ દુર્ગા આદિક જે હજારો શક્તિઓ પ્રગટ થઈ એમને પણ આજીવિકા બાંધી આપી. એમાં દુર્ગા દેવી છે એ તમોગુણી છે, તમોગુણ પ્રધાન દેવી છે, એટલે એમની ઉપાસના કરનારાઓ જે પૃથ્વીલોકમાં મનુષ્યો છે એ બધા થોડા તમોગુણી હોય સહજ. એટલે પૃથ્વીલોકમાં જેટલા તમોગુણી મનુષ્યો છે એમને તમોગુણી આહારો દ્વારા તમોગુણી શક્તિઓનું પૂજન થાય, યજન થાય, તો એમને બધાને આજીવિકા મળી, આખી સાયકલ ચાલતી રહે, ઇકોનોમી સાયકલ ચાલતી રહે. ઇન શોર્ટ આપણી ભાષામાં સમજવું હોય તો એવું. એટલે દુર્ગાદેવી છે એ તો એટલા બધા નથી, તમોગુણમાંથી પ્રધાન છે પણ તમોગુણી નથી. પણ પછી એમાંથી જે હજારો શક્તિઓ થઈ, હજારો દેવીઓ થયા, તો એમાં પણ ભેદ હોઈ શકે એમના અનુસંધાને. તો એમની પૂજા ઉપાસના કરનારા એવા દૈત્ય રાક્ષસ પિશાચ એ બધા છે, એ જ શક્તિઓનું પૂજન મદ્ય અને માંસથી કરે છે, તમોગુણ છે એટલે એ પ્રમાણે. અને સાવિત્રી દેવી સત્વગુણી દેવી છે, એટલે એમની ઉપાસના કરનારા એમને ઋષિ અન્ન એટલે સાંબો વગેરે જે પવિત્ર અન્ન છે એ એમના દ્વારા એમનું યજન કરે છે, અન્ન અને ઔષધિથી એમનું પૂજન કરે છે. લક્ષ્મી દેવી છે એ રજોગુણી હોવાથી એમના ઉપાસક જે મનુષ્યો દેવતાઓ વગેરે છે એ ખીર ઘી સાકર એનાથી ઉપાસના કરે છે, દૂધ ઘી સાકર ખીર એ બધું, એટલે એમને આજીવિકા એ થઈએ. ગીતામાં પણ ભગવાને આ અર્થને કહ્યો કે મનુષ્યો છે એ યજ્ઞો દ્વારા દેવતાઓનું પૂજન કરે અને દેવતાઓ યજ્ઞ દ્વારા મનુષ્યોની ભાવનાઓને સ્વીકાર કરીને તૃપ્ત થાય, એમાં જે પણ હવનમાં હોમાયું હોય એ દેવતાઓ સ્વીકારે છે. અગ્નિનારાયણ છે એ દેવતાઓનું મુખ છે અને એ મુખ દ્વારા દેવતાઓ આપણે જે પણ આહુતિ હોમીએ, ફળ ફૂલ જવ તલ વગેરે જે પણ, એ બધું જ દેવતાઓને અર્પણ થાય, એનાથી દેવતાઓનું તર્પણ થાય. તૃપ્ત થયેલા દેવતાઓ એ મનુષ્યોને આશીર્વાદ આપે. શું આશીર્વાદ આપે? તો કે આ બધી સાયકલ બરાબર ચાલતી રહે, કારણ કે બ્રહ્માંડનું સંચાલન તો એ કરે છે, એટલે રેઇન સાયકલ બરાબર ચાલતી રહે, કોરોના આવ્યો હોય તો પછી શોર્ટ ટાઈમમાં વયો જાય, 8 મહિના જ રહ્યો ને, જાજો ન રહ્યો એમ, આપણે ક્યાં જાજો ટાઈમ કાઢવો. તો આવી બધી વ્યવસ્થા સાયકલ છે એ ચાલતી રહે, દેવતાઓ છે એ મનુષ્યોનું પાલન પોષણ કરે, મનુષ્યો છે એમાંથી ભાગ કાઢી અને દેવતાઓને તર્પણ કરે, જેથી કરીને લાંબા સમય સુધી આ બ્રહ્માંડની રચના છે એ ટકી રહે. નહીતર બંનેને વચ્ચે જો થોડો આમ વ્યત્યાસ થઈ જાય, મનુષ્ય મનુષ્યોની રીતે, દેવતાઓ દેવતાઓની રીતે, તો નથી ઘણી કંપનીઓમાં હોતું, મેનેજમેન્ટ મેનેજમેન્ટની રીતે કામ કરતું હોય ને કર્મચારી કર્મચારીની રીતે કામ કરતું હોય, બંને વચ્ચે કોઓર્ડિનેશન ન હોય તો સરખું ચાલે નહીં. ટોપ ટુ બોટમ બધી જગ્યાએ કોઓર્ડિનેશન હોય એમ. એટલે બ્રહ્માજીએ આવી રીતે રચના કરી અને બધાની આજીવિકા પણ આવી રીતે બાંધી દીધી. એટલે એવું લખ્યું, પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમ અવાપ્સ્યથ. દેવતાઓ અને મનુષ્યો એ એકાબીજાને ભાવના થકી એકાબીજાનું યજન કરે અને એકાબીજાનું પાલન પોષણ કરે તો એના થકી એમનું બધાનું કલ્યાણ થાય છે. એટલે કલ્યાણના માર્ગે જવાનો રસ્તો છે એ સુદૃઢ રહે. આગળ કહે છે, પ્રજાપતિ નામ સપતિ તતઃ પ્રાહ ખિલા પ્રજા. પ્રજાપતિઓના પતિ એટલે 10 પ્રજાપતિ જે બ્રહ્માજીએ સર્જન કર્યા એમના પતિ એટલે બ્રહ્માજી પોતે. એમણે પછી આ બધું જ સર્જન થઈ ગયું એટલે બધાને બોલાવ્યા. બધાને બોલાવીને એક સભા ભરી હશે અને સભામાં બ્રહ્માજી એવું કીધું કે ઈજ્યા દેવાશ્ચ પિતરો હવ્ય કવ્યાત્મા કેહી મખે હે. કે આ હવ્ય અને કવ્ય, ગઈકાલે આપણે જોયું હતું ને, હવ્ય એટલે સ્વાહા સ્વાહા, કવ્ય એટલે સ્વધા સ્વધા, પિતૃઓને જે છે એના દ્વારા દેવતાઓ અને પિતૃઓ એમના જેટલા પણ યજ્ઞો કહ્યા છે એ યજ્ઞો દ્વારા એમનું પૂજન કરવું, આવું બ્રહ્માજીએ બધા જ પ્રજાને આદેશ કર્યો. અને એ કરવાથી શું ફળ પ્રાપ્ત થશે તો એ પણ કહ્યું કે ઇષ્ટાહા સંપુરિષ્યંતી હેતે યુષ્મન મનોરથાન. તમારા જે પણ કંઈ શુભ સંકલ્પ હશે એ આવા યજ્ઞ કરવાથી, દેવતાઓને પ્રસન્ન કરવાથી તમારા સંકલ્પ છે એ પૂર્ણ થશે. અને જે આવું પૂજન નહીં કરે ને આ જે મર્યાદા બાંધી છે એ પ્રમાણે નહીં રહે તો તે વે નિરય ગામી નહ, એમને બધાને નરકમાં જવાનો વારો આવશે, માટે સાવધાન રહેજો. બ્રહ્માજી પછી બધી બાજુથી કહી દીધું, પહેલાં કીધું કે આવી રીતે કરજો, આ કરશો તો આ ફળ મળશે અને નહીં કરો તો આવડા લોસ થશે. ઇથમ કૃતાહી મર્યાદા તેન નારાયણ આત્મના દૈવમ પિત્રમ અતો નિત્યમ જનૈહી કાર્યમ યથાવિધિ. કે આવી રીતે જે બ્રહ્માજીએ મર્યાદા કરી એ ભગવાન નારાયણ એમની સાથે એકાત્મપણે રહી અને એમની પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન પ્રમાણે એમણે સમાજની વ્યવસ્થા, બ્રહ્માંડની વ્યવસ્થા અને મર્યાદાઓ એ બાંધી. અને એટલા માટે બ્રહ્માજીએ મર્યાદા બાંધી એમ ન કહેવાય, પણ ભગવાન નારાયણે બાંધી એમ કહેવાય. અને એટલા માટે એ દેવતાઓ અને પિતૃઓનું જે દરરોજ પૂજન કરે છે યથાવિધિ, તો એમનો બધાના કાર્યો એ ભગવાનની ઈચ્છાથી થાય. દૈવમ પિત્રમ અતો નિત્યમ જનૈહી કાર્યમ યથાવિધિ. તતો બ્રહ્મા સ સર્વેષાં ધર્મ સેત્વ અવનાય ચ. પછી બ્રહ્માજીએ એમ વિચાર કર્યો કે આ બધા આટલા બધા ભેળા થયા છે અને અત્યારે તો જે કહેવાય વન મેન શો છે, એટલે બ્રહ્માજી એકલા જ હતા, તો કે હવે બધાને થોડા પાવર્સ થોડા ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ, એટલે જેથી કરી અને એ લોકો આ પ્રશ્નો ત્યાં ત્યાં બધા પતી જાય, બધા આપણી પાસે આવે તો આપણે નવરા ન રહીએ ભગવાનનું ધ્યાન ભજન કરવા માટે. એટલે બ્રહ્માજીએ બધાને પાવર્સ આપવાનું નક્કી કર્યું. તતો બ્રહ્મા સ સર્વેષાં ધર્મ સેત્વવનાય ચ. ધર્મ સેતુ એટલે કે જે આ ધર્મ મર્યાદા બાંધી છે એમના રક્ષણને માટે બ્રહ્માજીએ તત્તત જાતિષુ એ મુખ્યા, જેટલાનું સર્જન કર્યું એ બધી જાતિઓમાં દેવજાતિ મનુષ્ય જાતિ પછી પિતૃજાતિ એ બધાને વિશે એક એક જે કોઈ મુખ્ય હતા એ મુખ્યને બધાને અધિષ્ઠાતા બનાવી એમને અધિકારો આપ્યા. મનુષ્યાપ્ય તિષ્ઠપત. આપણા મનુષ્ય, આપણે મનુષ્યો છીએ તો આપણા મનુ છે એ આદિ હતા, એટલે એમને આપણા મનુષ્યમાં અધિકારો બધા એમને આપ્યા, દેવતાઓમાં એ રીતે, પિતૃઓમાં એ રીતે. વાસુદેવે છયે વેથમ વૈરાજાદ બ્રહ્મરૂપિણઃ કલ્પે કલ્પે ભવત્યેવ સૃષ્ટિર બહુવિધા મુનિ. હે નારદ મુને, આવી રીતે ભગવાન વાસુદેવ નારાયણની ઈચ્છાથી વૈરાજ પુરુષરૂપ બ્રહ્મા, વૈરાજ પુરુષરૂપ બ્રહ્મા પ્રત્યેક કલ્પમાં આવી સૃષ્ટિ છે એ રચના કરે છે. પ્રત્યેક કલ્પ જ્યારે ચાલુ થાય, કલ્પ એટલે વિરાટ નારાયણનો એક દિવસ, એ દિવસની શરૂઆતમાં આવી સૃષ્ટિનું સર્જન છે એ વિરાટ નારાયણ કરે છે. પણ અહીંયા બહુ સરસ કહ્યું, વૈરાજાદ બ્રહ્મરૂપિણઃ, વૈરાજ પુરુષ થકી બ્રહ્મરૂપી એટલે બ્રહ્માજી છે એ વૈરાજ બ્રહ્મા એમના થકી આ બધું થાય છે. પણ ભગવાન વાસુદેવ નારાયણની ઈચ્છાથી, જો એમણે સંકલ્પ ન કર્યો હોય તો સૃષ્ટિ થાય નહીં, એમણે સંકલ્પ કર્યો એટલે સૃષ્ટિ થાય. હવે સૃષ્ટિ થઈ ગઈ ત્યાર પછી પ્રાકકલ્પે યાદૃષિ સંજ્ઞા વેદાશાસ્ત્રાણી ચ ક્રિયા, કે પૂર્વકલ્પમાં એટલે કે આગળ જ્યારે સૃષ્ટિ હતી ત્યારે જેવા જેવા નામ હતા એવા જ નામ આ વખતે, કોઈ ફેર નહીં. ગયા વખતે એન્ડ્રુઝ હોય તો આ વખતે એન્ડ્રુઝ જ હોય, એ પછી અમરીશ ન થાય. આ તો કે ખાલી માણસના નામ નહીં પણ જનરલી જે આપણે વેદ છે તો ચાર વેદ, પછી દેવલોક પિતૃલોક આ બધા લોક છે, તો એ બધાના નામ જે પૂર્વકલ્પમાં હતા એવા ને એવા જ આ કલ્પને વિશે. વેદા શાસ્ત્રાણી ક્રિયા, ક્રિયા એટલે યજ્ઞ યાગાદિક વગેરે જે પણ પૂજા વિધિ વગેરે છે એ બધું જ જેવું પૂર્વકલ્પમાં હતું એવું ને એવું જ. સર્વે ધર્માહા, બધા અધિકારીઓ પણ હમણાં જે નિયુક્ત કર્યા બ્રહ્માજીએ એ તમામ જેવા પૂર્વકલ્પમાં છે એવા ને એવા જ આ કલ્પમાં રચના કરે છે. આ બ્રહ્માજીનું કાર્ય થયું. હવે બ્રહ્માજીની સાથે વિષ્ણુ ભગવાન પણ છે, એ પાલન કરવાનું કામ કરે છે. તો એ કેવી રીતે કામ કરે છે એમની વાત કરે છે. વિષ્ણુર્યઃ કથિતઃ સોપી વૈરાજ પુરુષાત્મકઃ પોષયત્યખિલાન લોકાન મર્યાદા પરિપાલયન. કે વૈરાજ પુરુષાત્મક એવા જે વિષ્ણુ ભગવાન, વૈરાજ પુરુષાત્મક એવા બ્રહ્માજી, વૈરાજ પુરુષાત્મક એવા વિષ્ણુ, વૈરાજ પુરુષાત્મક એવા શંકર, કારણ કે ત્રણેય એમના શરીરમાંથી પ્રગટ થયા એટલે એ જ કહેવાય. જ્યાં સુધી વિરાટ નારાયણ રહે ત્યાં સુધી એ બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન જે રહે છે, આનો અર્થ આવો થયો. કારણ કે એ સ્વરૂપ છે. જ્યારે વિરાટ નારાયણની આવરદા પૂર્ણ થાય ત્યારે એમની આવરદા પૂર્ણ થાય. એ આગળ આવશે અને પછીના અધ્યાયમાં. તો એ વિષ્ણુ ભગવાન જે વૈરાજ પુરુષાત્મક વિષ્ણુ ભગવાન છે એ આ જેટલા પણ લોકોની સ્થાપના થઈ, દેવ મનુષ્ય અસુર વગેરે, એ તમામનું પાલન કરવાનું, પોષણ કરવાનું, મર્યાદામાં રહીને, ધર્મની મર્યાદામાં રહીને પાલન પોષણ કરવાનું કામ છે વિષ્ણુ ભગવાન કરે છે. એટલે ઓલું કહેવાય ને કે ગોડ, જી ફોર જનરેટર, ઓ ફોર ઓપરેટર અને ડી ફોર ડિસ્ટ્રોયર. આ ત્રણેય કામ એમ, જનરેટર એટલે બ્રહ્માજી, ઓપરેટર એટલે વિષ્ણુ ભગવાન અને ડિસ્ટ્રોયર એટલે શંકર ભગવાન. તો હવે ઓપરેટિંગ સિસ્ટમ બધી બતાવે છે કે આવી રીતે ઓપરેટ થાય છે. મનવાદિભિ પાલ્યમાના સેત્વસ્વ વસુ સુરેર્યદા, એમાં મનુ આદિક વગેરે જે છે એ, પછી વસુઓ છે, દેવતાઓ છે, એ બધા કામરૂપે વિભિદ્યંતે વાસુદેવસ્તદા સ્વયં. બ્રહ્માદિ બે પ્રાર્થ્યમાન પ્રાદુર્ભવતી ભૂતલે, કે આ જે પણ વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે છે, બ્રહ્માજીએ જે સર્જન કર્યું છે અને જે ધર્મ મર્યાદાનું સ્થાપન કર્યું છે એમાં મનુ આદિક જે અધિષ્ઠાતાઓ છે એ બધા પણ ધર્મ પ્રમાણે બધાને રાખે છે, રખાવે છે, એ વ્યવસ્થાની અંદર કોઈ પણ મનુષ્ય, દેવતા કે અસુર એ જ્યારે એ વ્યવસ્થાને તોડે છે, કામરૂપે હિ વિભિદ્યંતે, પોતાની ઈચ્છાથી એ કલ્યાણના માર્ગને, ધર્મના માર્ગને એ તોડે છે, ત્યારે વાસુદેવસ્તદા સ્વયં પ્રાદુર્ભવતી ભૂતલે. બ્રહ્માજી છે એ ભગવાન વાસુદેવ નારાયણની સ્તુતિ કરે અને ભગવાન વાસુદેવ નારાયણ છે એ પૃથ્વી ઉપર પ્રગટ થાય અને પ્રગટ થઈ અવતાર લઈ અને એમનો નાશ કરે છે. હવે ભગવાન તરફ આવી ગયા તો કે કેટલી વાર લઈ અવતાર આવો? તો એ કહ્યું કે અસંખ્ય ટાઈમ, એવું કાંઈ નક્કી નહીં, લિમિટેડ નહીં, કંઈ આપણી જેવું કામ કાંઈ નક્કી નહીં, એમ ભગવાનનું એવું કાંઈ નક્કી નહીં, ગમે ત્યારે ગમે તે કરે. એક ભગવાનના ભગત હતા તો પૂછ્યું, ભગત માનસી પૂજા થઈ ગઈ? તો ક્યાં શું, અમારે માનસી પૂજા થઈ જ ગઈ હોય, તમે તમતાર પીરસી દો, જમી લઈએ અમે. એટલે ભાઈ ક્યારે કરી? તો કે સમય અમે હું ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેવી રીતે, ગમે એટલા સમયમાં, ગમે એવા દ્રવ્યોથી, પદાર્થોથી હું ભગવાનની માનસી પૂજા ગમે એ રીતે કરી લઉં. કે હલો, કેવા સ્થિતિવાળા ભગવાનના ભગત હશે, બોલો. એટલે તમારે પૂછવું નહીં કે ક્યાં કરીને, કેવી રીતે કરીને, કેટલી વાર કરી, એવું બધું બહુ ડિટેલમાં ન જવું. એમ ભગવાન કેટલી વખત અવતાર ધારણ કરે છે? તો કે કાંઈ નક્કી નહીં, ગમે એટલી વાર કરે. આ 10 અવતાર, 24 અવતાર એવું જે આપણે કહીએ છીએ એ તો મુખ્ય અવતારો અને જે ફિક્સ છે કે આટલા તો થાય જ છે, કારણ કે સૃષ્ટિના સર્ગના સમયે, વિસર્ગના સમયે, પ્રલય કાળે એટલા જેટલા થાય છે એ બધા ફિક્સ છે, એટલા અવતારો તો થાય જ. એમ એના સિવાયના જે અવતારો છે, જ્યારે જ્યારે પ્રોબ્લેમ થાય તો પ્રોબ્લેમ તો કંઈ પ્રીડિસાઇડ તો હોય નહીં, રાઈટ? ચુનૌતી કભી નિમંત્રણ દેકર કે નહીં આતી. એમ કોરોનાએ કંઈ એમ તો કીધું નહોતું કે હું આવીશ, એમ નહીતર આપણે બધા ચેતી જાત. એટલે જ્યારે પણ જેવી ચેલેન્જ આવે એ પ્રમાણે ભગવાન છે અવતાર ધારણ કરે. અવતારા ભગવતો ભૂતા ભાવાશ્ચ સંતીએ કર્તુમ ન શક્યતે તેષામ સંખ્યામ સંખ્યા વિશારદૈહી. સંખ્યા ગણનારા લોકો, જે સંખ્યા ગણવામાં વિશારદ હોય, હલો, જેમ કેમ સંગીતમાં વિશારદ હોય, એક્સપર્ટ, હા, આંકડા શાસ્ત્રની અંદર એક્સપર્ટ હોય, કાઉન્ટિંગ કરવામાં એક્સપર્ટ હોય, તો એ લોકો થાકી જાય. ન કરતું શક્ય તે તેષામ સંખ્યામ, એટલા ભગવાનના અવતાર થાય છે. બોલો કેટલા? ગણનારા ગણી ન શકે એટલા ભગવાનના અવતાર થાય છે. થઈ ગયા છે, ભવિષ્યમાં થશે અને અત્યારે પણ છે. એમ લખ્યું આમાં, ભૂતા ભાવાશ્ચ સંતીએ. પછી એ અવતારોનું રહસ્ય કહે છે, શા માટે, હેતુ કહે છે. તો કે સદ્ધર્મ દેવ સાધુનામ, સદ્ધર્મની રક્ષા માટે, દેવતાઓની રક્ષા માટે અને સાધુઓની રક્ષાને માટે અને એમના દ્રોહીઓના નાશને માટે, સર્વભૂતાનામ શ્રેયસે અને તમામ જીવાત્માના, ભૂત પ્રાણી માત્રના કલ્યાણને માટે સત્પતિ એવા ભગવાન છે એ અવતાર ધારણ કરે છે. એટલે આ 4-5 હેતુ જે આપણે સાંભળીએ છીએ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો અહીંયા પણ એ જ કહ્યું કે સદ્ધર્મની સ્થાપના માટે, દેવતાઓની, સાધુઓની રક્ષાને માટે અને એમના જે દ્રોહી એવા અસુરો છે એમના નાશને માટે અને ભૂત પ્રાણી માત્રના કલ્યાણને માટે ભગવાન છે અવતાર ધારણ કરે છે. સ વાસુદેવ પ્રકૃતો પુંસી કાર્યેષુ ચૈતયો અન્વિતશ્ચ પૃથક્ચાસ્તે સર્વાધીશ સ્વધામની. જ્ઞાન છે ને, અત્યારે જ્ઞાનનું નિરૂપણ ચાલે છે. હવે એ ભગવાન કેવા છે, એમનું સ્વરૂપ કેવું છે એ કહે છે કે આટલી મોટી સૃષ્ટિની રચના કરી અને એ રચના કર્યા પછી એ ભગવાન એ સૃષ્ટિના અણુએ અણુની અંદર અનુપ્રવેશ કરીને રહ્યા છે, એમાં અન્વય થકા રહ્યા છે. અનુપ્રવેશનો અર્થ એમાં પ્રવેશ કરીને અંતર્યામીપણે રહ્યા, એને અન્વય થકા રહ્યા કહેવાય. અન્વિતશ્ચ પૃથક ચાસ્તે સર્વાધીશ સ્વધામની. એ એકે એક કણે કણની અંદર અન્વય થકા રહ્યા છે, છતાં પણ એનાથી વ્યતિરેક છે અને ધામમાં સ્વરાટ થકા બેઠા છે, એટલે એમને ન કોઈ કર્મ લાગે, ન કોઈ પાપ લાગે, ન કોઈ પુણ્ય લાગે, કંઈ લાગતું નથી. આ એક કૌશલ્ય ભગવાનમાંથી શીખવા જેવું છે. બધું જ કરે છતાંય કાંઈ નહીં, કાંઈ ન કરે છતાંય બધું કરે, પાછું ગમે ત્યારે ગમે એ કરે, અન્યથા કરતું શક્તિ, કોઈ ન કરી શકે એવું કરે, અને એમ છતાંય પાછું એમનું કોઈનું કર્મ એમને અડે નહીં, એમને પાછું કર્મ લાગે નહીં, ન પાપ લાગે, ન પુણ્ય લાગે, કંઈ ન લાગે. એટલું નહીં, એનો સંસ્કારય ન લાગે. પાપ અને પુણ્ય તો આપણા માટે બહુ નાના છે, નાના છેનો અર્થ એમ કે જન્મ મરણના ચક્કરમાં નાના છે, બાકી આમ નહીં. નહીંતર ઘણી વખત એટલા બધા પાપ કર્યા હોય તો એ બધા નાના ગણાય, એમ એમ નહીં. પણ સંસ્કાર જે છે, કર્મના સંસ્કાર પડે છે, અને એ સંસ્કારના આધારે જે કારણ શરીર બંધાય છે અને કારણ શરીરના આધારે જન્મ મરણનું ચક્કર ચાલુ રહે છે, એમની આગળ તો પાપ અને પુણ્ય છે એ બહુ નાના કહેવાય. એમ પાપ અને પુણ્ય તો એક વખત ભોગવી નાખીએ એટલે પૂરું થઈ ગયું, પણ સંસ્કાર છે એ વારે વારે આપણને કર્મ કરાવે અને વારે વારે પાપ અને પુણ્ય ભોગવાવે, એટલે સંસ્કાર છે એ પાપ અને પુણ્ય કરતાં બલિષ્ઠ છે. તો ભગવાનમાં એ સંસ્કાર પણ પડતો નથી, કરતા થકા અકર્તા. હવે એમનું વર્ણન આવે છે, ભગવાનના સ્વરૂપનું વર્ણન, કે ભગવાન આવી સૃષ્ટિ કરી એમ છતાંય આપણે તે બહુ મોટો બિઝનેસ કરીએ ને તોય ભગવાન જેવા ગુણો વર્તે, એટલા માટે કદાચ આ વર્ણન છે. વ્યાપ્ય સામસેહી ઇમાન લોકાન યથા અગ્નિ વરુણાદય. કેવી રીતે? તો મહારાજે વચનામૃતમાં આ દ્રષ્ટાંત આપ્યું છે કે જેવી રીતે અગ્નિદેવ છે એ મૂર્તિમાન થકા પોતાના ધામને વિશે બિરાજે છે, અને બાકી અણુ એ અણુમાં વ્યાપીને રહ્યા છે, પણ એમ છતાંય તે એમને જે તે પદાર્થમાં વ્યાપીને રહ્યા છે એ પદાર્થનો દોષ છે એમને અડતો નથી. એવી જ રીતે ભગવાન છે એ બધી જ જગ્યાએ વ્યાપીને રહ્યા છે અને છતાંય ધામમાં બેઠા છે, હજી દોષ નથી અડતો એ પછીના શ્લોકમાં કહેશે. પણ અહીંયા આવી રીતે વ્યાપીને રહ્યા છે અને છતાંય પોતાના ધામમાં પણ છે, જ બિરાજે છે. એક લાકડું છે તો લાકડાની અંદર અગ્નિ છે કે નહીં એને પ્રગટાવવો પડે. જ્યારે પ્રગટાવીએ ત્યારે અગ્નિદેવ પ્રગટ થાય, લાકડું પૂરું થઈ જાય, એટલે અગ્નિદેવ છે એ અંતર્નિહિત થઈ જાય. તો અહીંયા પ્રગટ થયા તો ધામને વિશે અગ્નિદેવ હશે કે નહીં? છે જ, એના આધારે તો આ બધું થયું. હમણાં જો એ અગ્નિદેવ વ્યા જાય તો અહીંયા લાકડું ગમે એટલું સળગાવીએ તો એ સળગે નહીં. હા, એ અગ્નિદેવ તારતમ્ય ભાવે રહ્યા છે. તારતમ્ય ભાવે એટલે લાકડામાં વિશેષ રહ્યા હોય, પછી સિમેન્ટ કોન્ક્રીટમાં ઓછા રહ્યા હોય, એ તારતમ્ય ભાવ. હા, એને પછી બહુ વધારે ઓલું કરવામાં આવે તો એમાં અગ્નિદેવ છે એ પ્રગટ થાય. દિવાસળીની અંદર તો લાકડા કરતાં તે વધારે વિશેષ માત્રામાં રહ્યા છે, એટલે બધા એને રહેવાના સ્થાનક હોય, ક્યાં ક્યાં કોને કેવી રીતે ગમે એ પ્રમાણે રહ્યા હોય. પણ ભગવાન છે એ પણ એવી જ રીતે તારતમ્ય ભાવે બધાને વિશે રહ્યા છે. એ મહારાજે પ્રથમ પ્રકરણના 41મા વચનામૃતમાં એકોહમ બહુશ્યામના વચનામૃતમાં કહ્યું કે જેવા બ્રહ્માદિકમાં છે એવા કશ્યપ વગેરે પ્રજાપતિઓમાં નથી, ને એવા વળી પાછા દેવતાઓમાં નથી, ને એવા વળી પાછા મનુષ્યોમાં નથી, ને એવા વળી પાછા જડ એવી જે સૃષ્ટિ છે એમાં નથી. તો ભગવાન છે એ તારતમ્ય ભાવે બધામાં રહ્યા. તારતમ્ય ભાવનો અર્થ એટલો જ કે જ્યાં જેટલી પાત્રતા ત્યાં તેટલું રહેવું એમ, અથવા તો ત્યાં તેટલું સમર્પણ કરવું, કે જે પણ આપણે ગણીએ. તારતમ્ય ભાવનો અર્થ કમ્પેરિઝન. તો અગ્નિનારાયણ છે, વરુણદેવ છે, એ પોતાના ધામમાં પણ રહ્યા છે અને અહીંયા જેટલા પણ પદાર્થો છે એમને વિશે પણ રહ્યા છે. એવી જ રીતે ભગવાન છે એ સર્ગાત પ્રાક સચ્ચિદાનંદ શુદ્ધ એકશ્ચ નિર્ગુણ, શુદ્ધ એક અને નિર્ગુણ અદ્વિતીય એવા ભગવાન, સચ્ચિદાનંદ સ્વરૂપ એવા ભગવાન, સર્ગાત પ્રાક એટલે કે સૃષ્ટિનું સર્જન થયા એમના પહેલાં યથાસિત તાદૃગ એવા સન, કે જેવા પહેલાં હતા એવા નેવા જ સૃષ્ટિ કર્યા પછી નિર્મળ. પછી લખ્યું છે અપિ અસ્તિ નિર્મલ. આટલી સૃષ્ટિ કરી, આટલો મોટો દાખલો કર્યો, છતાંય નિર્મળ. જેવા સૃષ્ટિ નહોતી અને એ વખતે જેવા નિર્લેપ અને નિર્ગુણ હતા, એવા નેવા જ નિર્ગુણ, એવા નેવા જ નિર્લેપ, એવા નેવા જ અનાસક્ત, એવા નેવા જ અનહમવાદી એવા ભગવાન સૃષ્ટિ કર્યા પછી એવા નેવા જ. આપણે બિઝનેસ કર્યા પહેલાં જેવા હતા એવા નેવા જ બિઝનેસ કર્યા પછી, સવારમાં આપણે જેવા હોઈએ એવા નેવા જ આપણે સાંજે. એક સત્સંગ એવો છે કે એમાં પહેલાં જેવા હતા એવા નેવા છેલ્લે સુધી એવા નેવા જ રહીએ. બાકી બધી જગ્યા પર આપણે બદલી જઈએ છીએ, જેવો સમય એ પ્રમાણે બધી જગ્યા પર બદલાઈ જાય આપણું સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ એવું છે કે આખી સૃષ્ટિમાં વ્યાપીને રહે, બધાનું સંચાલન કરે, બધાને વળી પાછા એક્યુરેટ રાખે, એનું સર્જન કરે, એનું વિસર્જન કરે, બધું જ કરે. તો એ પાછા જેવા હતા એવા ને એવા જ, અત્યારે એવા, પહેલાં એવા ને પછી, એમાં કોઈ ફરક ન પડે. એટલે એમને અખંડ અવ્યય અચ્યુત અવ્યય કયા છે. અવ્યય એટલે એમાં કોઈ ફેરફાર ન થાય, જેવા છે એવા ને એવા. એનો અર્થ એમ કે એનું ડિગ્રેડેશન નથી થતું. એનો અર્થ એમ કે એમને માયાના દોષો માયાના ભાવો લાગતા નથી. એમ ભગવાનના ભક્ત જો ભગવાનને ધારણ કરે અને ભગવાનને કેન્દ્રિત રહી અને આ લોકને વિશે રહે અને આ લોકની સર્વે ક્રિયા કરે તો એમને પણ ક્યારેય એવું થતું નથી. એ પણ ભગવાન સરકાર નિર્લેપ થઈ જાય, ભગવાન સરકાર નિર્મળ થઈ જાય છે. આગળ કહે છે વાયુ તેજો જલ લક્ષ્માસુ તત્તત કાર્યે સુખમ યથા અન્વિયાપ્યસ્તિ નિર્લેપમ યથા પૂર્વમ તથૈષહિ. જેવી રીતે આકાશ છે એ વાયુને વિશે, તેજને વિશે, જળને વિશે અને પૃથ્વીને વિશે વ્યાપીને રહ્યો છે, એમ છતાંય જળ પૃથ્વી, જળ તેજ વાયુ અને આકાશ, નહીં સોરી, પૃથ્વી જળ તેજ અને વાયુ એમના દોષ આકાશને અડતા નથી, એવી જ રીતે ભગવાનને પણ એમના દોષ અડતા નથી. આ બધાની અંદર વ્યાપીને રહ્યા હોવા છતાં પણ ભગવાનને એમના કોઈ દોષ અડતા નથી, માયાના કોઈ દોષ ભગવાનને અડતા નથી. આ કેવી કૌશલ્ય છે. સર્વોપાસ્ય નિયંતા ચ વ્યાપકેશ ચૈસ કીર્તિતઃ આત્યંતિકે લયે યથેશ ભવત્યેવ યથાપુરા. તમામ લોકો એમની ઉપાસના કરે અને બધાને વિશે વ્યાપક હોવા છતાં પણ, અને વળી પાછો આત્યંતિક પ્રલય થાય ત્યારે જેમ અત્યારે ભગવાન નિર્મળ છે એવી જ રીતે ભગવાન દેવાની આત્યંતિક પ્રલય પછી પણ નિર્મળ. બોલો, આ ભગવાનનું સ્વરૂપ કયું. હવે પછી પાછું વિરાટ નારાયણ અને બધાના સ્વરૂપ આવશે. અન્વય થકા વ્યતિરેક એવા જેટલા વચનામૃત મહારાજે કહ્યા છે એ બધાના ભાવ કદાચ અહીંયાથી હશે. કેવી રીતે કરવું એ ક્રિયા કરવામાં બહુ ફરક છે, શીખવા જેવું છે. દુર્વાસા ઋષિ હતા, વચનામૃતની અંદર પણ મહારાજે લખ્યું છે ગોપીઓએ થાળ લઈ અને યમુનાના પેલે પાર જઈ અને એમને જમાડ્યા. બધા થાળ જમી ગયા પછી ગોપીઓએ કહ્યું કે હવે અમે જઈએ. દુર્વાસા ઋષિએ કહ્યું સારું તમે જાઓ, પણ કે યમુનાજીમાં પાણી અફાટ વહે છે, કેવી રીતે જઈએ. દુર્વાસા ઋષિએ પૂછ્યું કે આવ્યા હતા કેવી રીતે. ત્યારે ગોપીઓએ એવું કહ્યું કે આવ્યા ત્યારે અમને શ્રીકૃષ્ણ ભગવાને મોકલ્યા હતા અને ભગવાને એવું કહ્યું કે યમુનાજીને એમ કહેજો કે શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો હે યમુનાજી અમને માર્ગ આપો. અને યમુનાજીનું પાણી છે એ બે ભાગમાં વેચાઈ ગયું, વચ્ચે રસ્તો થયો અને અમે એમાં ચાલ્યા આવ્યા. હવે જવું છે તો પાછું જવું કેમ. એટલે દુર્વાસા ઋષિ હશે, ભગવાન તો ભગવાન છે. દુર્વાસા ઋષિએ કહ્યું કે ભગવાને આવી સરસ લીલા કરી છે તો એના પ્રતાપથી આપણે એવું સામર્થ્ય, શીખવા જેવું હોય એટલા માટે પ્રસંગ છે. દુર્વાસા ઋષિએ કહ્યું કે જાઓ યમુનાજીને એમ કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય. હલો સદા, મહારાજના શબ્દો શબ્દમાં એક શબ્દ હું એડ નથી કરતો. દુર્વાસા ઋષિ જો સદા ઉપવાસી હોય તો હે યમુનાજી તમે અમને માર્ગ આપજો. ગોપીઓ એ યમુનાના કાંઠે આવ્યા. યમુનાજીને કહ્યું, હવે હસવું ગોપીઓ નહીં આવ્યું કે આટલું બધું જમી ગયા ને વળી પાછા એમ કહેશે કે સદા ઉપવાસી. બોલો, સદા ઉપવાસીનો અર્થ એમ કે જન્મીને કોઈ દી જમ્યો નથી. હલો, એને જ સદા ઉપવાસી કહેવાય ને. સદાનો અર્થ ત્રિકાલાબાધિત, એમ ત્રિકાળની અંદર હું ક્યારેય જમ્યો નથી, ભૂતકાળમાં જમ્યો નથી, વર્તમાનમાં જમતો નથી અને ભવિષ્યકાળમાં જમીશ નહીં. આટલું બધું જમી ગયા પછી ગોપીઓ હશે કે આ બધું કંઈ આમાં સમજાતું નથી, પણ વિશ્વાસ રાખીને આવ્યા. અને યમુનાજીને એમ કહ્યું કે દુર્વાસા જો સદા ઉપવાસી હોય તો માર્ગ આપજો, ને પાણી છે એ બંને ભાગમાં વેચાઈ ગયો ને ગોપીઓ છે ચાલીને ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ પણ આ વાત છે એ નોંધી લીધી અને લખ્યું, એક જમતા બોલીઓ શંખ અસંખ્યથી શું સર્યું. એ જમવાની જે ક્રિયા છે એ દુર્વાસા ઋષિને ભગવાન વિશ્વાત્મા એવા જે ભગવાન એમની સાથે એકાત્મપણું છે એટલે ભગવાનમાં જેવા ગુણ વર્તે છે એવા જ ગુણ એ ઋષિને વિશે વર્તે છે. એટલે ભગવાન છે એ બધાને ભોગવે છતાં પણ અભોગતા છે, એવી જ રીતે ઋષિ છે એમણે પણ તમામ થાળ જમી ગયા, તમામ થાળને ભોગવ્યા છતાં પણ એ અભોગતા રહ્યા, એ ઉપવાસી રહ્યા. પણ એવી રીતે જમતા આવડવું જોઈએ, એવી રીતે જમતા, આ તો જમવાની એક વાત છે, એવી બધી જ ક્રિયાઓ એમ. એવું જમતા જો આપણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરીએ અને શીખી જઈએ અને એ કૌશલ્ય જો આવી જાય તો ભગવાન સરખા ગુણ છે એ વર્તે. હે સદા ઉપવાસી એમ, આ તો જમવાની બાબતમાં. એમ કરતા થકા પણ સદા અકર્તા, એમને કોઈ પાપ ન લાગે, એમને કોઈ પુણ્ય ન લાગે. અર્જુન હતા, એમને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અનાસક્ત ભાવે અને અનહંકાર ભાવે અને શુદ્ધ આશય રાખી ધર્મના માટે તું આખા લોકને કાપીને જાત અને પાપ નહીં લાગે. કે હત્વાપી સ ઈમાન લોકાન નૈવમ પાપમ અવાપસ્યસી. આખા લોકને તું કાપી નાખ. 48 લાખ લોકો કપાઈ ગયા. કેટલા? હવે એમાંથી અડધો અડધ તો અર્જુને કાપાશે કે નહીં, કારણ કે હી વોઝ ધ સુપર હીરો, બરાબર, એટલે મેન ઓફ ધી મેચ. તો અડધો અડધ તો કાપાશે કે નહીં, છતાંય તેને પાપ ન લાગ્યું. અરે પાપ ન લાગ્યું એટલું નહીં, નરનારાયણ દેવ થઈને પૂજાઈ ગયા. બોલો, ભગવાન સરખા થઈ ગયા. નર એટલે અર્જુન અને નારાયણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતે. એ ક્રિયા કરતા આવડી જાય. આશય અતિશય પવિત્ર, ક્રિયા કરતામાં બીજું કંઈ નથી. આશય અતિશય પવિત્ર, અનાસક્ત ભાવ, એમાં ક્યાંય પણ આસક્તિ નહીં અને સારામાં સારું થાય તો ક્યાંય અહંકાર નહીં. આ ત્રણ વસ્તુ એના ઉપર ગ્રીપ આવી જાય તો ગમે એવું કર્મ કરીએ એ કર્મ આપણને અડશે નહીં, અપહત પાપમત્વ થઈ જશે. પછી ગમે એવડી મોટી કંપની નાખીએ, ગમે એવડો બિઝનેસ કરીએ, ગમે એવડો મોટો પરિવાર હોય, મોહ ન હોવો જોઈએ. હલો, આસક્તિ ન હોવી જોઈએ અને એમાં અહંકાર ન હોવો જોઈએ અને આશય શુદ્ધ હોવો જોઈએ, ભગવાનની સાથે કનેક્શન વાળો, કે હું જે કરું છું એ ભગવાન રાજી કરવા માટે કરું છું. આપણે કહીએ છીએ પણ એવું અહીંયાથી વર્તતું નથી. આપણે તો એમ જ માનીએ છીએ કે આપણે તો નિર્મોહી છીએ, પણ હોતા નથી. આપણે તો એવું જ માનીએ છીએ, આપણને નિર્માનિત છીએ, આપણે નિર્માનિત છીએ પણ હોતા નથી. ભગવાનમાંથી આ શીખવા જેવું છે. અને જો એ ભાવ સુધી આપણે પહોંચી જઈએ તો પછી કંઈ વાંધો નહીં. પછી અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થાય ને વિસર્જન થાય. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહી હતી કિંચન. કોરોનામાં જેટલા જાય છે એમાંથી મારા કોઈ જતા? આપણા ઘરમાંથી ક્યાં કોઈ ગયા છે? આપણા ઘરમાં કોકને કોરોના થયો હોય તો આપણે સ્વામી થોડીક બુધુન કરાવજો, મહારાજને પ્રાર્થના કરજો. કંઈ આ તો વૈરાગ્યની વાત છે, એટલું બાકી કરવાની જ હોય. ભગવાનના ભગત અહીંથી અહીંયા જાજુ રહી એટલું સારું, જેથી કરીને બીજાને આ એમ ભગવાનના ભગત હોય તો એને દુઃખ, એને દુઃખે દુઃખી થવું ને એના સુખે સુખી થવું. પણ એમાં મહારાજે પાછું એવું કહ્યું છે કે સગા સંબંધી હોય તો પાછું થોડોક વિવેક રાખવો એમ. ના, મહારાજે અંત્ય પ્રકરણના 19મા વચનામૃતમાં કહ્યું છે, દેહની સેવા કરનારા અને સગા સંબંધી હોય તો એને વિશે હેત છે એ અનુસંધાન રાખીને કરવું એમ. કારણ કે એમાં મોહ ક્યારે આમ મોહમાં પરિવર્તિત થઈ જાય એ ખબર ના પડે. સત્સંગી હોય તોય નહીં એમ કહ્યું મહારાજે. હા, ત્યાગીના માટે એમ. આવી રીતે ભગવાનનું સ્વરૂપ છે. વૈરાજ પુરુષો યો યત્ર પ્રોક્તો સૌ ઈશ્વરાભિદહ જ્ઞેય સ્વતંત્ર સર્વજ્ઞ વશ્યમ વશ્ય માયશ્ચ નારદ. હે નારદજી, હવે વૈરાજ પુરુષનું લક્ષણ કહે છે કે વૈરાજ પુરુષ છે એ ઈશ્વર કહેવાય છે, સ્વતંત્ર કહેવાય છે, સર્વજ્ઞ કહેવાય છે. તો એ કેવી રીતે? તો કે એ ભગવાને એમને જે અધિકારો આપ્યા છે એમની નીચે એમને બધી જ જગ્યા પર જાણપણું હોવાથી, અધિકાર પ્રમાણે એમનું જાણપણું હોવાથી એ સર્વજ્ઞ કહેવાય છે. બીજું, ઈશ્વર કહેવાય છે એટલે માયા છે એમને એ કંટ્રોલમાં રહે છે, એમને માયા પરાભવ નથી કરી શકતી. માયાનો યોગ છે, સંકલ્પે કરીને સૃષ્ટિનું સર્જન પણ થાય છે એટલે માયા એક્ટિવેટ પણ થાય છે, પણ એમને માયામાં બંધન થતું નથી, એમને માયામાં મોહ થતો નથી. એ પણ મહારાજે વચનામૃતમાં કહ્યું. એટલા માટે એ સ્વતંત્ર છે, સર્વજ્ઞ છે, વશ્ય માયશ્ચ છે એટલે માયાને પોતાના વશમાં રાખે છે એ વિરાટ નારાયણ. પણ એમ છતાંય ભગવાન જેવું નહીં. ભગવાનને આધારે ભગવાને એમને અધિકારો આપ્યા છે એટલે થોડું ઘણું છે, સર્વજ્ઞ કહેવાય, પણ ભગવાન જેવા સર્વજ્ઞ એવા સર્વજ્ઞ નહીં, ભગવાન જેવા સ્વતંત્ર એવા સ્વતંત્ર એ પણ નહીં. કારણ કે હજી એમના ઉપર અક્ષર છે, એમના ઉપર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ વગેરે છે, એટલે એટલા બધા સ્વતંત્ર નહીં, એટલા બધા સર્વજ્ઞ નહીં. એતસ્યૈવ સ્વરૂપાણી બ્રહ્મા વિષ્ણુ શિવાસ્ત્રય. એ વિરાટ નારાયણ છે, એમના ત્રણ સ્વરૂપો બ્રહ્મા વિષ્ણુ અને શિવ. રજોગુણ તમોગુણ અને સત્વગુણ આ ત્રણેય ગુણના ત્રણેય દેવતાઓ, અને એ દેવતાઓના આધારે એમની ક્રિયાઓ, આ તમામ છે વિરાટ નારાયણના સ્વરૂપો. એટલે વિરાટ નારાયણ છે એ જ બ્રહ્માદિક, અને બ્રહ્માદિક છે એ જ વિરાટ નારાયણ, એમાં કોઈ ફરક નહીં. આ ફરક આટલો જ કે સ્થૂળ રીતે જોઈએ તો શરીર બંનેના અલગ, એટલો જ ફરક. એતસ્યૈવ સ્વરૂપાણી, સ્વરૂપ છે આ બ્રહ્મા વગેરે એમના સ્વરૂપ છે. એટલે એટલી જેમની એટલી આવરદા એટલી જ આમની આવરદા, અને જેવું એમનું સામર્થ્ય એટલું જ આમનું સામર્થ્ય. બ્રહ્મણો એ સમુત્પન્ના દેવાસુર નરાદય તે જીવસંજ્ઞા હ્યલ્પજ્ઞા પરતંત્રા ભવંતી છે. અને એ બ્રહ્માદિકે જેમનું સર્જન કર્યું, પછી એ દેવતા હોય તોય ભલે, અસુર હોય તોય ભલે, અને મનુષ્યો હોય તોય ભલે, એ બધા જ જીવ કહેવાય, જીવ સંજ્ઞા. એ બધા અલ્પજ્ઞ છે, એ પરતંત્ર છે. એટલે કે આપણે બધા અલ્પજ્ઞ છીએ, પરતંત્ર છીએ, અને જીવ કહેવાય, માયાને આધીન છીએ. એ ઈશ્વર છે, એમને માયાનો યોગ છે, પણ માયા એમને પરાભવ નથી કરી શકતી. અને પરમેશ્વર જે છે, પરબ્રહ્મ છે, એમને તો માયાનો, માયાને બ્રહ્મરૂપ કરી મૂકે એવું મોટું સામર્થ્ય છે. એટલે આટલો ત્રણેયને વિશે ફરક કયો. જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનનું સ્વ લક્ષણ કરે છે એટલા માટે. પછી આગળ કહે છે, જીવાનામ ઈશ્વરણામ ચ તનવ ક્ષેત્ર સંજ્ઞકાહા. હવે આખે આખો સમરાઈઝ કરે છે કે જીવ, ઈશ્વર, એમના જે શરીર, એ શરીરની અંદર જે મહત્તત્વાદિક 24 તત્વો, એ બધું જ ક્ષેત્ર કહેવાય. મહારાજે વચનામૃતમાં કહ્યું ક્ષેત્ર એટલે ખેતર, સંસ્કૃત શબ્દ ક્ષેત્ર, ગુજરાતીમાં ખેતર, વાડી. વાડીની અંદર બધું આપણે ખેડીએ ને ખેડીએ ને પછી વાવીએ ને વાવીએ ને પછી ઉગે ઉગે ને એમાંથી પાક લઈએ ને પાક લઈને પછી સુખી થઈએ, એમ આ બધા ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રકૃતિ પુરુષ વગેરે બધા ખેતર છે. એમાં આપણે ભક્તિ વાવવાની, એમાં આપણે સત્સંગ વાવવાનો, એ પાક લેવાનો, એમને ખાઈ અને કલ્યાણને પ્રાપ્ત કરવાનું, સદાને માટે સુખિયા થવાનું. આવી રીતે એને ક્ષેત્ર કહ્યું. એ ક્ષેત્રને જે જાણે, એટલે કે આ જેટલા માધ્યમ છે, ટૂલ્સ છે, આ બધા ટૂલ્સ કહેવાય ને, ખેતર બધા ટૂલ્સ કહેવાય, એમને જે જાણે, એ જાણનારા જે છે એ ક્ષેત્રજ્ઞ કહેવાય. ક્ષેત્રને જાણનારા, જ્ઞ એટલે જાણનારા, એને ક્ષેત્રજ્ઞ કહેવાય. એટલે જીવાત્મા જે છે એ ક્ષેત્રજ્ઞ છે, પણ જીવાત્માનું શરીર, જીવાત્માના ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરે ક્ષેત્ર કહેવાય. એવી જ રીતે ઈશ્વરોનું પણ, એવી રીતે પ્રધાન પુરુષ વગેરેનું પણ. માયા કાળ એ અક્ષરની શક્તિ છે એવું કહ્યું. માયાયાહ કાલ શક્તિશ્ચ ચાક્ષરસ્ય ચ પરમાત્મનઃ પૃથક પૃથક લક્ષણૈહી યજ્ઞાનમ તજ્ઞાનમ ઉચ્યતે. એટલે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચના અલગ અલગ સ્વરૂપોનું જે જ્ઞાન થાય એને જ્ઞાન કહેવાય. આ જ્ઞાનનું લક્ષણ કહ્યું. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર છે, એમાંથી જ્ઞાન આમને કહેવાય. ખાલી જાણી લેવું એવો અર્થ નથી, આનો અર્થ એવો છે કે એ જાણ્યા પછી એને રિયલાઇઝ કરવું, એમને આત્મસાત કરવું. આપણી અંદર જીવાત્મા છે, એ જીવાત્મા કોણ છે? આપણી અંદર પ્રકૃતિ કોણ છે? આપણી અંદર ક્ષેત્ર કોણ છે? ક્ષેત્રજ્ઞ કોણ છે? ક્ષેત્ર કેવી રીતે કામ કરે છે? ક્ષેત્રજ્ઞ કેવી રીતે કામ કરે છે? ક્ષેત્રજ્ઞ છે એમણે ક્ષેત્રનો કંટ્રોલ કરવાનો છે, તો એ કંટ્રોલ ક્યારે ક્યારે કરી શકે છે અને ક્યારે ક્યારે નથી કરી શકતો, આવું બધું કરવું એ રિયલાઇઝેશન કહેવાય. એ આપણે આગળ જોઈ ગયા જ્યારે પેલી વિચારની બધી વાત આવી, મનની, બુદ્ધિ, અહંકારની, એ વખતે. તો અહીંયા ખાલી લક્ષણો કહ્યા, પણ એ લક્ષણોને આપણી અંદર જોવા, એમને રિયલાઇઝ કરવા, એમને સાક્ષાત્કાર કરવા, અને સાક્ષાત્કાર કરી પછી એમના થકી મુકાવું, પ્રકૃતિ થકી મુકાવું, તો એ જ્ઞાન યથાર્થ જ્ઞાન છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે જ્ઞાન સ્વરૂપ નિરૂપણ નામ ચતુર્વિંશોધ્યાય સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધરમાત્મજં વાસુદેવં હરિં માધવં કેશવં કામદં કારણં શ્રીસ્વામિના નીલકંઠં ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાનનું ધ્યાન કોણ કરાવશે આજે? ધનસુખ ભગત આવો. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન આ જો હૃદયમાં ધારણ કરે તો જીવાત્માને વિશે જે કારણ શરીર આંબલીના ફોતરાની પેઠે એ તપી અને છૂટું પડી જાય, અને કારણ શરીર છૂટું પડી જાય તો જન્મ મરણ થકી મુક્તિ થઈ જાય. એ ભગવાનનું સ્વરૂપ, એ હૃદયને વિશે આપણે બિરાજમાન કરી, આત્માને વિશે ધારણ કરી, આજે સવારમાં જે ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન કર્યા છે એમનું આપણે યથા દર્શન વળી પાછું માનસિક ભાવે કરીએ. આંખો બંધ કરી શાંત ચિત્તે ભગવાન સ્વામિનારાયણ, ગુરુ મહારાજ, દરેક સંતો વંદનીય. ભગવાન અબજો ખરવો નિખરવો શંકુ, મેટ્રિક ટન સોનાના સિંહાસનના પડ ઉપર મહારાજનું અબજો ખરવો નિખરવો શંકુ મેટ્રિક ટનનું સિંહાસન છે, એની ઉપર મહારાજ વિરાજમાન છે. એ સિંહાસનમાં મહારાજને વિરજા નદીની બહાર જે ખાણો આવેલી છે હીરામાણેક રત્નોની, એનો શોભા કરેલી છે. એવા સિંહાસનમાં મહારાજ જે બિરાજમાન છે એનું આજની આપણે શણગાર શોભા વર્ણવીએ. મહારાજે આજે લાલ કલરનો જામો અને લીલા કલરનો સુરવાળ પહેરેલો છે. મહારાજની પાઘ છે, સાફો છે, એમાં ઉપર લાલ કલરનું એક ગુલાબ ફૂલ છે, એની ઉપર હાફ રાઉન્ડનું લાલ કલરનું છોગું છે, એમાં ગોલ્ડન ડિઝાઇન છે. મહારાજને તોરાઓ છે એ ગોલ્ડન કલરનો છે, એનું છોગું બ્રાઉન કલરનું છે, અને મહારાજના કાનમાં કર્ણમાં લટકણ્યું છે હીરાવાળું, અને એક હીરો ઉપર છે. મહારાજના ગળામાં બે મોટા હીરા જડિત હાર ધારેલા છે, એક નાનો હાર છે, એક ગુલાબના ત્રણ કલરના ગુલાબવાળો હાર મહારાજે ધારણ કર્યો છે મોટો. મહારાજના જમણા હાથમાં મોટો સરસ મજાનો ભરતકામ કરેલો રૂમાલ ધારણ કર્યો છે, હાથમાં ગજરો છે, ગુલાબ અને ગુલાબી કલરના ગુલાબ અને બે સફેદ ગુલાબ છે. મહારાજના ડાબા ચરણ ડાબા હાથમાં મહારાજના ચાર વીંટી ધારણ કરેલી છે, અંગૂઠામાં પણ વીંટી ધારણ કરેલી છે. મહારાજના ચરણારવિંદમાં મોટો ચોળો 3-4 ઇંચ લાંબો નગદ સોનાનો ધારણ કરેલો છે. મહારાજને ખેસ ધારણ કરેલો છે લાલ કલરનો, એમાં ગોલ્ડન કોર છે. મહારાજને જામામાં પણ ગોલ્ડનની પૂરી ડિઝાઇન છે ગોલ્ડન કલરની, એવા વિરાટ થકા મહારાજ વિરાજમાન છે. અને મહારાજ રાજી રહેજો એવી પ્રાર્થના મહારાજ, અમે તો એક તુચ્છ પામર જીવ છે મહારાજ, તમે અમારી પર રાજી રહેજો, અમે તુચ્છ પામર જીવ છે અને તમારા ચરણના દાસના દાસના દાસના પણ અમે ગુલામ છે, એને તમે રાજી રહેજો. અને બસ, જય સ્વામિનારાયણ. શ્વેત કલરની કલંગી છે અને સરસ આજે સારું વર્ણન કર્યું તનસુખ ભગતે, તાળીઓથી વધાવીએ. સાથે હાથમાં પહોંચી મહારાજે ધારણ કરેલી છે લટકણિયાવાળી, એ રહી ગઈ. અને ચરણારવિંદમાં મહારાજે બંને અંગૂઠામાં નંગ જડિત વીંટીઓ વેઢ ધારણ કરેલા છે, એ રહી ગયું. બાકી છાતી ઉપર જે બે મોટા હાર સુવર્ણના ધારણ કર્યા છે એમાં વચ્ચે કદાચ ધ્યાન ગયું હોય તો નાના નાના ચગદાવાળો ઝીણી ડિઝાઇનવાળો એકદમ પાતળો એવો સુવર્ણનો હાર છે. પણ કે એટલે સુવર્ણના વાઘા જે તારથી મઢેલા છે એટલે કદાચ એ દેખાય ઓછો. અને કમર ઉપર કંદોરો, ઝીણા લાલ મોતીનો કંદોરો એ ધારણ કરેલો છે, લાલ લાલ લાલ અને સફેદ. હા, બરાબર. આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે, એ નિમિત્તે દરેક હરિભક્તો સવા સાતે વધારે ગામ મેળાના હાલ અમદાવાદ નિવાસી પરમ ભક્ત ગોવિંદભાઈ ખીમજીભાઈ પટેલ 13/2 ના રોજ રાત્રે 11 કલાકે મહારાજનું સ્મરણ કરતા અક્ષર નિવાસી થયા છે. મહારાજ એમને પોતાના ચરણનું સુખ આપે એ નિમિત્તે આપણે ધૂન કરશું. યુકેમાં પરમ ભક્તરાજ કાંતિભાઈ કેરાઈ એ પણ ગઈકાલે મહારાજના ધામમાં સિધાવ્યા છે, ખૂબ સારા ભક્તરાજ હતા. ત્યાં મંદિરમાં પણ એટલી સેવા હતી અને આપણા ગુરુકુલ પરિવારના સંતોની સાથે પણ જોડાયેલા હતા. એમના પણ મહારાજ છે ધામને વિશે પોતાની મૂર્તિનું વિશેષ સુખ આપે એ પ્રાર્થના નિમિત્તે આપણે ધૂન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ